ربه أن ما غنمتم من شيء فأن لله خمسه وللرسول ولذي القربى واليتامى والمساكين وابن السبيل અને આ જાણી લો કે લડાઈ દરમિયાન તમે જે વસ્તુ લૂંટના માલ તરીકે મેળવો તો તેનો પાંચમો ભાગ અલ્લાહનો તથા રસૂલનો તથા રસૂલના સગાવાલાઓનો તથા યતીમોનો અનાથોનો તથા મોહતાજોનો જરૂરતમંદોનો તથા મુસાફરોનો છે. અગર તમે અલ્લાહ પર વિશ્વાસ રાખતા હો અને તે ગૈબી મદદ પર કે જે અમોએ અમારા બંદા ઉપર ફૈસલાના દિવસે યાની કે જંગે બદ્રના દિવસે ઉતારી હતી કે જે દિવસે બે પક્ષો બે ટોળાઓ સામસામે થઈ ગયા હતા ને અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ રાખનારો છે. તે સમયને યાદ કરો જ્યારે કે તમે ખાઈની આ બાજુના છેડા ઉપર હતા અને તેઓ યાની કે નાસ્તિકો પેલી બાજુના છેડા ઉપર અને શામના કાફલાના સવારો દરિયા કિનારે તમારી નીચેની બાજુએ હઠીને ઉભા હતા અને જો તમે બે પક્ષોએ પહેલેથી અંદરોઅંદર એકબીજાથી લડાઈનો ઠરાવ કરી લીધો હોત, લડાઈ કરવાનું નક્કી કરી લીધો હોત, તો તે નક્કી કરેલો ઠરાવનો તમારામાંથી કોઈ પણ એક પક્ષે એક ટોળાએ જરૂર ભંગ કર્યો હોત, પણ તમને અલ્લાહે અચાનક સામસામે કરી દીધા જેથી જે થનાર હતું તે અલ્લાહ પૂરું કરી નાખે, એટલે કે જે કોઈ હલાક થનાર હતો તે સત્યની દલીલ પૂરી થવા બાદ હલાક થઈ જાય અને જે જીવતો રહેનાર હતો તે પણ દલીલ પૂરી થયા બાદ જીવતો રહે, અને બેશક અલ્લાહ મહાન સાંભળનાર ને જાણનાર છે. તે સમયને યાદ કર જ્યારે કે અલ્લાહે નાસ્તિક લોકોને તારા ખ્વાબમાં તારા સપનામાં હિસાબમાં થોડા કરી દેખાડ્યા હતા અને જો તે તેમની સંખ્યા તેમનો હિસાબ તને વધારે કરીને દેખાડતે તો તમે ચોક્કસ જ હિંમત હારી જતે અને લડવા કે ન લડવાની બાબતમાં તમે જરૂર આપસમાં તકરાર કરતે, પણ અલ્લાહે તમને બચાવી લીધા. બેશક અલ્લાહ મનની અંદરની વાતોથી પણ સારી રીતે વાકેફ છે, જાણકાર છે. أَمْرًا ને તે સમયને યાદ કરો જ્યારે કે તમારો એકબીજાનો મુકાબલો થયો હતો, સામનો થયો હતો, ત્યારે અલ્લાહે તે લોકોને તમારી નજરમાં ઓછા કરી દેખાડ્યા અને તમને તેમની નજરમાં ઓછા કરી દેખાડ્યા હતા, કે જેથી અલ્લાહને જે કાંઈ કરવાનું હતું તે પૂરું કરી નાખે અને બધી બાબતોનું પાછું ફરવું તેની જ તરફ છે. એ ઈમાન લાવનારાઓ, જ્યારે કોઈ ટોળા સાથે તમારો સામનો થઈ જાય, મુકાબલો થઈ જાય, તો અડગ રહ્યા કરો, મક્કમને મજબૂત રહ્યા કરો, ને અલ્લાહને ઘણો ઘણો યાદ કર્યા કરો કે કદાચ ને તમે કામયાબી મેળવો, જીત મેળવો. ને અલ્લાહ તથા તેના રસૂલનો હુકમ પાળો ને અંદરો અંદર વઢો નહીતર તમે હિંમત હારી જશો ને તમારો ઉત્સાહ ચાલ્યો જશે અને તમે સબર કરો, ધીરજ ધરો. બેશક અલ્લાહ સબર કરનારાઓની સાથે છે. અને તમે તે લોકોના જેવા ન થાઓ કે જેઓ શેખી કરતા અને લોકો સમક્ષ દેખાવ કરતા અને લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવતા પોતાના ઘરોમાંથી નીકળ્યા હતા, ને જે અમલ તેઓ કરતા તે બધા અલ્લાહની હદમાં હતા, અલ્લાહના ઇલ્મની સીમાને હદમાં હતા. અને તે સમયને યાદ કરો જ્યારે શૈતાને તેમના આમાલો, તેમના કામો તેમની નજરમાં શોભિતા કરી દીધા ને કહ્યું કે જે હાલતમાં કે હું તમારું પીઠબળ છું, કોઈ પણ આજે તમારા ઉપર જીત હાંસિલ કરી શકશે નહીં. પછી જ્યારે તે બે ટોળા એકબીજાની નજરે પડ્યા અને સામસામા થઈ ગયા, ત્યારે શૈતાન પોતાના પાછલા પગોએ ફરી ગયો ને કહેવા લાગ્યો કે બેશક હું તો તમારાથી છેટે છું, દૂર છું. બેશક હું જે કાંઈ જોઉં છું તે તમે જોતા નથી. બેશક હું અલ્લાહથી બીઉ છું અને અલ્લાહ સજા આપવામાં ઘણો સખત ને કડક છે. તે સમયને યાદ કરો જ્યારે મુનાફિકો, ઢોંગીઓ તથા તે લોકો કે જેમના દિલોમાં રોગ હતો, દિલોમાં નાસ્તિકપણાનો રોગ હતો, તેઓ કહેવા લાગ્યા કે આ મુસલમાન લોકોને તેમના ધર્મે ધોકો આપ્યો છે, દગો આપ્યો છે. હે રસૂલ, એ લોકો ગમે તે કહે, પણ જે કોઈ અલ્લાહ પર ભરોસો રાખશે તો બેશક અલ્લાહ જબરદસ્ત હિકમત વાળો છે. અને કદાચ ને તું જોતે કે જ્યારે મલાઈકા તે નાસ્તિકોના જાનને કાઢે છે, નાસ્તિકોને મોત આપે છે અને તેમના મોઢા અને પીઠ પર ચાપકા મારતા જાય છે ને સાથે સાથે આ કહેતા જાય છે કે બળવાની સજાની મજા ચાખો, તો ખરેખર તું ખૂબ જ ત્રાસ પામતે. અને તેનો બદલો છે કે જે તમારા હાથો આ અગાઉ મોકલી ચૂક્યા છે, ને અલ્લાહ પોતાના બંદાઓ પર હરગિઝ જુલ્મ કરતો નથી. એ નાસ્તિકો, એ ઈમાન ન લાવનારાઓ, જેવી ફિરોન વાળાઓની તથા તેમની અગાઉનાઓની દશા થઈ હતી, જેવી તેમની હાલત થઈ હતી, તેવી જ હાલત તમારી પણ થશે. તેઓએ અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કર્યો હતો, ઠુકરાવી હતી, જેથી અલ્લાહે તેમને તેમના ગુનાહોના કારણે સજામાં પકડી લીધા. બેશક અલ્લાહ તાકતવર ને સજા આપવામાં ઘણો સખત ને કડક છે. આ એ માટે કે અલ્લાહ કોઈ નેમત કે જે કોઈ કોમને આપી હોય તે બદલી નાખતો નથી, જ્યાં સુધી કે તે કોમ ખુદ પંડે જ પોતાની હાલત બદલી ન નાખે. ને બેશક અલ્લાહ મહાન સાંભળનાર ને આલિમ છે, જાણનાર છે. એ ઈમાન ન લાવનારાઓ, જેવી ફિરોન વાળાઓની તથા તેમની અગાઉનાઓની હાલત થઈ હતી, તેવી જ હાલત તમારી પણ થશે. તેઓએ પોતાના પાલનહારની આયતોને જૂઠલાવી, જેથી અમોએ તેમના ગુનાહોના કારણે તેમનો નાશ કર્યો, તેમને નાબૂદ કર્યા અને ફિરોન વાળાઓને ડૂબાડી દીધા, અને તેઓ બધાને બધા જ ઝુલમગાર હતા. બેશક અલ્લાહની પાસે, અલ્લાહની નજદીક સૌથી ખરાબ જાનવર તે લોકો છે કે જેઓ નાસ્તિકપણું કરે છે, પછી તેઓ ઈમાન લાવતા નથી. તેઓ એ જ છે કે જેમની સાથે તું કોલ કરાર કરે છે, પછી તેઓ દરેક વખતે પોતાના કોલ કરાર તોડી નાખે છે ને જરા પણ ડરતા નથી. જેથી અગર તમે લડાઈમાં જંગમાં તેમના પર કાબુ મેળવો તો તેમના પર સખ્તાઈ ચલાવી તેમની મિસાલથી તેમના દાખલાથી તેઓને કે જેઓ તેમની પીઠ પાછળ છે વેર વિખેર કરી નાખજો, છિન્ન ભિન્ન કરી નાખજો કે કદાચ ને તેઓ યાદ રાખે. અને જો તમને કોઈ કોમ તરફથી વિશ્વાસભંગનો અંદેશો હોય તો તમે પણ તેમના તરફ ફેંકી દેજો, યાની કે તેમની સાથેના કરાર તેમની તરફ ફેંકી દેજો ફાડીને, કે જેથી તમે સરખા થઈ જાઓ. બેશક અલ્લાહ વિશ્વાસઘાત કરનારાઓને દોસ્ત રાખતો નથી. અને જેઓએ નાસ્તિકપણું ઇખ્તિયાર કર્યું છે તેઓ એવું ગુમાન ન કરે, મનમાં એવું ધારી ન બેસે કે તેઓ બાજી જીતી ગયા છે. બેશક તે લોકો અમને ઉપાય વગરના નિરુપાય કોઈ નિવેડો ન આવી શકે એવી હાલતના બનાવી શકશે નહીં. ન્યાય મુસલમાનો, જે બળ તમે મેળવી શકો અને જેટલા ઘોડા તમે સરહદ પર બાંધી શકો તેમને નાસ્તિકોના મુકાબલા માટે તૈયાર કરી રાખો, કારણ કે તેમ કરવાથી તમે અલ્લાહના દુશ્મનો પર અને તમારા દુશ્મનો પર અને તેમના સિવાય બીજા લોકો ઉપર પણ ધાક બેસાડી દેશો. તમે તેમને નથી જાણતા, અલ્લાહ તેમને સારી રીતે જાણે છે. અને તમે અલ્લાહની રાહમાં જે કંઈ ખર્ચ કરશો તેનો તમને બદલો આપવામાં આવશે, ને તમારા પર કાંઈ પણ પૂરેપૂરો જુલમ કે અન્યાય કરવામાં આવશે નહીં. અને જો તેઓ સુલે તરફ વળે, સુલે શાંતિ તરફ વળે, તો તું પણ તે તરફ વળી જા ને અલ્લાહ પર વિશ્વાસ રાખ. બેશક તે મોટો સાંભળનાર ને જાણનાર છે. અને જો તેઓ તને છેતરવા ચાહે તો બેશક અલ્લાહ તારા માટે બસ છે, કાફી છે. અલ્લાહ એ જ છે જેણે પોતાની મદદ થકી તથા મોમિનોની મદદ થકી તને તાકતવર કર્યો છે. અને તેમના દિલોમાં આપસમાં પ્રેમ ને મોહબ્બત પેદા કરી દીધી છે. અગર જમીનમાં જે કાંઈ છે તે બધું જ તું ખર્ચી નાખતે તો પણ તું તેમના દિલોમાં પ્રેમ અને મોહબ્બત પેદા કરી શકતે નહીં. પણ અલ્લાહે મુસલમાનોના દિલોમાં આપસમાં પ્રેમ ને મોહબ્બત પેદા કરી. બેશક અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે. એ નબી, અલ્લાહ તારા માટે કાફી ને બસ છે, તેમજ મોમિનોમાંથી જેઓ તારી તાબેદારી કરે છે, ઇત્તેબા કરે છે, તેઓ તારા માટે બસ છે. નબી, મોમિનોને લડાઈ માટે પ્રોત્સાહન આપ, ઉભારતો રહે, આગળ કર. અગર તમારામાં 20 સબર કરનારા હશે તો તેઓ 200 જણા ઉપર જીત મેળવશે, અને જો તમારામાંથી 100 સબર કરનારા હશે તો 1000 નાસ્તિકો પર કામયાબ રહેશે, જીત મેળવશે. એ માટે કે તે એવી કૌમ છે કે જે મુદ્દલ સમજી શકતી નથી. હવે અલ્લાહ તમારા ઉપર પોતાના હુકમનો બોજો હલકો કરી દીધો છે, અને તેણે જાણી લીધું છે કે તમારામાં કમજોરી છે, જેથી તમારામાંથી 100 સબ્ર કરનારા હશે તો તેઓ અલ્લાહના હુકમથી 200 ઉપર કામયાબ રહેશે, અને તમારામાંથી જો 1000 હશે તો અલ્લાહના હુકમથી 2000 ઉપર કામયાબ રહેશે, જીત મેળવશે. ને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે. કોઈ પણ નબીની પાસે જ્યાં સુધી કે તે લડાઈ કરીને દેશ ઉપર પૂરેપૂરી સત્તા ને હુકુમત મેળવે નહીં, ત્યાં સુધી દંડ લેવાના મકસદથી કેદીઓનું હોવું મુનાસિબ નથી. તમે આ જગતના નાશવંત સાધનોને ચાહનારા છો, અને અલ્લાહ તમારા માટે આખરત ચાહે છે, તમારા માટે આખરતનું સુખ ચાહે છે. ને અલ્લાહ જબરદસ્ત હિકમત વાળો છે. لولا كتاب من الله الله سبق لمسكم فيما أخذتم عذاب عظيم. اگر اللہ نو આ ગુનાહની માફી માટેનો લેખિત હુકમ પહેલેથી નક્કી થઈ ગયો ન હોત તો ચોક્કસ જ જે કાંઈ તમોએ બદ્રના કેદીઓ પાસેથી દંડ તરીકે લીધું છે તેની બાબતે તમારા ઉપર ઘણો મોટો અઝાબ ઉતરતે. પણ હવે તમોએ ગનિમતના માલ તરીકે જે કાંઈ લીધું છે તેમાંથી હલાલ અને પાક સમજી ખાઈ લો અને તકવા અપનાવો, પરેશગાર બનો, અલ્લાહથી બીતા રહો. બેશક અલ્લાહ મોટો બખ્શનાર ને દયા કરનાર છે. નબી, જે બંદીવાનો જે કેદીઓ તમારા કબજામાં છે તેમને કહી દે કે અગર અલ્લાહ તમારા દિલોમાં નેકી જોશે તો તમારી પાસેથી જે કાંઈ લઈ લેવામાં આવ્યું છે તે કરતાય બહેતર તમને આપશે અને તમારા ગુના માફ કરી દેશે ને અલ્લાહ મહાન બક્ષિશ કરનાર ને દયા કરનાર છે. અને અગર તેઓ તારી સાથે વિશ્વાસઘાત કરવાનો ઈરાદો કરે, વિશ્વાસ ભંગ કરવાનો ઈરાદો કરે, તો તેઓ અલ્લાહ સાથે તો પહેલાથી જ વિશ્વાસઘાત કરી ચૂક્યા છે, પણ તેણે તમને તેમના પર કાબુ આપી દીધો છે અને અલ્લાહ મોટો જાણનાર ને હિકમત વાળો છે. બેશક જે લોકો ઈમાન લાવ્યા છે તથા જેઓએ પોતાનો દેશ છોડ્યો છે, હિજરત કરી છે અને જેમણે અલ્લાહની રાહમાં પોતાનો માલ તથા જાનથી જેહાદ કરી છે, ધર્મ જંગ કરી છે અને જેમણે મુસ્લિમોને આશરો આપીને મદદ કરી છે, તેઓ એકબીજાના તરફદાર છે, મદદગાર છે. અને જેઓ ઈમાન તો લાવ્યા છે પણ હિજરત કરી નથી, દેશ છોડ્યો નથી, તો જ્યાં સુધી તેઓ હિજરત ન કરે ત્યાં સુધી તેમની હિફાજત માટે તમે કોઈ રીતે બંધાયેલા નથી. અને જો તેઓ તમારી પાસે ધર્મના મામલામાં મદદ માંગે તો તેમને મદદ આપવી તમારા ઉપર લાઝિમ છે. જરૂરી છે, પણ તે કોમના મુકાબલામાં નહીં, તે કોમની સામે નહીં કે જેમની અને તમારી વચ્ચે કોલ કરાર થઈ ચૂક્યા હોય અને તમે જે કાંઈ કરો છો તે અલ્લાહ જોનાર છે. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ અંદરોઅંદર એકબીજાના હિમાયતી છે, તરફદાર છે, મદદગાર છે. અગર તમે જે હુકમ તમને આપવામાં આવ્યો છે તેનું પાલન નહીં કરો તો દેશમાં ફિતનો અને મહાન ફસાદ થઈ જશે. અને જે લોકો ઈમાન લાવ્યા તથા હિજરત કરી અને અલ્લાહની રાહમાં ખર્ચ કર્યો અને જેમણે આશરો આપીને સહાય કરી તેઓ સાચા મોમિન છે. બક્ષિશ, ક્ષમા અને આબરૂની રોજી તેમના માટે જ છે. અને જે લોકો પછી ઈમાન લાવ્યા, યાની કે જંગે હુદૈબિયા પછી ઈમાન લાવ્યા અને પોતાનો દેશ છોડ્યો અને તમારી પડખે ઊભા રહી જંગ કરી, તેઓ પણ તમારા માંથી ના જ છે. જો કે અલ્લાહના હુકમ મુજબ સગાવાલા એકબીજાના વારસાના બાબતે વધુ હકદાર છે. બેશક અલ્લાહ દરેક વસ્તુનો પૂરેપૂરી રીતે જાણકાર છે.